श्री पद्म पुराण उत्तरखंड अध्याय 22 श्रावण मासनी कामिका ने पुत्रदा एकादशी नु महात्म्य। युधिष्ठिरे पूछ्यू, हे गोविंद, हे वासुदेव, तमने नमस्कार छे। श्रावणना कृष्ण पक्ष में कई एकादशी होय छे तेनु वर्णन करवानी कृपा करो। भगवान श्री कृष्ण बोलिया, हे राजन, सांभळो, हूँ तमने एक पापनाशक उपाख्यान कहू छू जे पूर्व काल में ब्रह्माजीए नारदजी पूछवाथी कह्यु हतु। नारदजीए पूछू, हे भगवन, हे कमलासन, मारी तमारी पासे ए सांभळवा इच्छा छे के श्रावण कृष्णनी जे एकादशी होय छे तेनु शू नाम छे, तेना देवता क्या छे ने तथा तेनाथी शू पुण्य मळे छे। हे प्रभु, आ बधु मने जणावो। ब्रह्माजीए कह्युं, हे नारद, सांभळो, हूँ लोकहितनी इच्छाथी तमारा प्रश्ननो उत्तर आपी रह्यो छुं। श्रावण मासमां कृष्ण पक्षनी जे एकादशी होय छे तेनुं नाम कामिका छे। तेना स्मरण मात्रथी वाजपेयी यज्ञनुं फळ मळे छे। તે દિવસે શ્રીધર, હરિ, વિષ્ણુ, માધવ અને મધુસૂદન વગેરે નામોથી ભગવાનની પૂજા કરવી જોઈએ। ભગવાન શ્રી કૃષ્ણના પૂજનથી જે ફળ મળે છે તે ગંગા, કાશી, નમિષારણ્ય તથા પુષ્કર ક્ષેત્રમાં પણ સુલભ નથી। સિંહ રાશિના બૃહસ્પતિ થાય ત્યારે તથા વ્યતિપાત અને દંડ યોગમાં ગોદાવરી સ્નાનથી જે ફળની પ્રાપ્તિ થાય છે તે જ ફળ ભગવાન શ્રી કૃષ્ણના પૂજનથી પણ મળે છે। જે સમુદ્ર અને વન સહિત સંપૂર્ણ પૃથ્વીનું દાન કરે છે તથા જે માત્ર કામિકા એકાદશીનું વ્રત કરે છે તે બંને સમાન ફળના ભાગી છે। જે વિયાયેલી ગાયનું બીજી સામગ્રીઓ સહિત દાન કરે છે તે મનુષ્યને જે ફળની પ્રાપ્તિ થાય છે તે કામિકાનું વ્રત કરનારને મળે છે। જે પુરુષ શ્રાવણ માસમાં ભગવાન શ્રીધરની પૂજા કરે છે તેના દ્વારા ગંધર્વો અને નાગો સહિત સંપૂર્ણ દેવતાઓની પૂજા થઈ જાય છે। તેથી પાપભીરુ મનુષ્યએ યથાશક્તિ પૂરો પ્રયત્ન કરીને કામિકાના દિવસે શ્રીહરિની પૂજા કરવી જોઈએ। જે પાપરૂપી કીચડથી ભરેલા સંસાર સમુદ્રમાં ડૂબી રહ્યા છે તેમનો ઉદ્ધાર કરવા માટે કામિકાનું વ્રત સર્વશ્રેષ્ઠ છે। અધ્યાત્મ વિદ્યાપરાયણ પુરુષોને જે ફળની પ્રાપ્તિ થાય છે તેનાથી ઘણું વધારે ફળ કામિકા વ્રતનું સેવન કરવાવાળાને મળે છે। કામિકાનું વ્રત કરનાર મનુષ્ય રાત્રિમાં જાગરણ કરીને ન તો કદી ભયંકર યમરાજના દર્શન કરે છે અને ન કદી દુર્ગતિમાં પડે છે। લાલમણી, મોતી, વૈદુર્ય અને મૂંગા પ્રવાલ વગેરેથી કરેલી પૂજાથી પણ ભગવાન વિષ્ણુ એવા સંતુષ્ટ થતા નથી જેમ તુલસીદળ વડે પૂજાવાથી થાય છે। જેણે તુલસીની મંજરીઓથી શ્રી કેશવની પૂજા કરી લીધી છે તેના જન્મ જન્માંતરના પાપ નિશ્ચિત રૂપે નાશ પામે છે। જે દર્શન માત્રથી બધા પાપોને નાશ કરી નાખે છે, સ્પર્શ કરવાથી શરીરને પવિત્ર કરે છે, પ્રણામ કરવાથી રોગોનું નિવારણ કરે છે, જળ સિંચવાથી યમરાજને પણ ભય પહોંચાડે છે, અર્પણ કરવાથી ભગવાન શ્રી કૃષ્ણની સમીપ લઈ જાય છે અને ભગવાનના ચરણોમાં ચડાવવાથી મોક્ષરૂપી ફળ આપે છે તે તુલસી દેવીને નમસ્કાર છે। યા દ્રષ્ટા નિખિલા અગસંગ સમની સ્પૃષ્ટા વપુષ પાવની રોગાણામભિવંદિતા નિરસની સિક્તાંતક ત્રાસિની પ્રત્યાસતે સતી વિધાયની ભગવતઃ કૃષ્ણસ્ય સુનરોપિતા ન્યયસ્તા તચ્ચરણે વિમુક્તિ ફલદા તસ્યે તુલસ્યે નમઃ। 56મા અધ્યાયનો 22મો શ્લોક। જે મનુષ્ય એકાદશીના દિવસે દીપદાન કરે છે તેના પુણ્યની ગણતરી ચિત્રગુપ્ત પણ કરી શકતા નથી। એકાદશીના દિવસે ભગવાન શ્રીકૃષ્ણની સન્મુખ જેનો દીપક બળે છે તેના પિત્રો સ્વર્ગલોકમાં સ્થિત થઈને અમૃતપાનથી તૃપ્ત થાય છે। ઘી અથવા તલના તેલથી ભગવાનની સામે દીવો પ્રગટાવીને મનુષ્ય દેહ ત્યાગ પછી કરોડો દીવાઓથી પૂજીને પૂજાઈને સ્વર્ગલોકમાં જાય છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે યુધિષ્ઠિર, આ તમારી સામે મેં કામિકા એકાદશીના મહિમાનું વર્ણન કર્યું છે. કામિકા સર્વ પાતકોને હરનારી છે, તેથી મનુષ્ય તેનું વ્રત અવશ્ય કરવું જોઈએ. આ એકાદશી સ્વર્ગલોક તથા મહાન પુણ્ય ફળ પ્રદાન કરવાવાળી છે. જે મનુષ્ય શ્રદ્ધા સાથે આનું મહાત્મય સાંભળે છે તે બધા પાપોથી મુક્ત થઈને શ્રી વિષ્ણુ લોકમાં જાય છે. યુધિષ્ઠિરે પૂછ્યું, હે મધુસૂદન, શ્રાવણ શુક્લ પક્ષમાં ક્યાં નામની એકાદશી હોય છે, કૃપા કરીને તેનું વર્ણન કરો. ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, હે રાજન, પ્રાચીન કાળની વાત છે. દ્વાપર યુગના પ્રારંભનો સમય હતો. માયસ્મતીપુરમાં રાજા મહિજીત પોતાના રાજ્યનું પાલન કરતા હતા, પરંતુ તેમને કોઈ પુત્ર ન હતો, તેથી તે રાજ્ય તેમને સુખદ લાગતું ન હતું. પોતાની વહી રહેલી અવસ્થા જોઈને રાજાને બહુ ચિંતા થઈ. તેમણે પ્રજાજનો સાથે બેસીને આ પ્રમાણે કહ્યું, હે પ્રજાજનો, આ જન્મમાં મેં કોઈ પાપ કર્યું નથી. મેં મારા ખજાનામાં અન્યાયનું ધન જમા કર્યું નથી. બ્રાહ્મણો અને દેવતાઓનું ધન પણ મેં કદી લીધું નથી. પ્રજાનું પુત્રવત પાલન કર્યું, ધર્મની મર્યાદામાં રાજ્ય કર્યું, તથા દુષ્ટોને ભલે તે બંધુ અને પુત્રો જેવા હોય તો પણ દંડ આપ્યો છે. સજ્જનોનું સદા સન્માન કર્યું અને કોઈને દ્વેષ પાત્ર માન્યો નથી. પછી શું કારણ છે જે હું નિસંતાન છું? તમે લોકો આનો વિચાર કરો. રાજાના વચન સાંભળીને પ્રજા અને પુરોહિતોની સાથે બ્રાહ્મણોએ તેમના હિતનો વિચાર કરી ગહન વનમાં પ્રવેશ કર્યો. રાજાને કલ્યાણ ઈચ્છનારા તે બધા લોકો આમ તેમ ઘૂમતા ઋષિ સેવિત આશ્રમોને શોધવા લાગ્યા. એટલામાં તેમને મુનિશ્રેષ્ઠ લોમસજીના દર્શન થયા. લોમસજી ધર્મના તત્વજ્ઞ, સંપૂર્ણ શાસ્ત્રોના વિશિષ્ટ વિદ્વાન, દીર્ઘાયુ અને મહાત્મા છે. તેમનું શરીર લોમ એટલે રોમથી ભરેલું છે. તેઓ બ્રહ્માજી જેવા તેજસ્વી છે. એક એક કલ્પ પસાર થતા તેમના શરીરનો એક એક લોમ તૂટીને પડી જાય છે, તેથી તેમનું નામ લોમસ છે. તે મહામુનિ ત્રણેય કાળની વાતો જાણે છે. તેમને જોઈને બધા લોકોને ભારે આશ્ચર્ય થયું. પ્રજાજનોને પાસે આવેલા જોઈને લોમસજીએ પૂછ્યું, તમે બધા શા માટે અહીં આવ્યા છો? તમારા આવવાનું કારણ જણાવો. તમારા માટે જે હિતકર કાર્ય હશે તે હું અવશ્ય કરીશ. પ્રજાજનોએ કહ્યું, હે બ્રહ્મન, અત્યારે મહિજીત નામના જે રાજા છે તેમને કોઈ પુત્ર નથી. અમે તેમની પ્રજા છીએ. જેમનું તેમણે પુત્રવત પાલન કર્યું છે, તેમને પુત્રહીન જોઈને તેમના દુઃખથી દુઃખી થઈને અમે તપસ્યા કરવાનો દૃઢ નિશ્ચય કરીને અહીં આવ્યા છીએ. હે દ્વિજોત્તમ, રાજાના ભાગ્યથી અમને તમારા દર્શન થયા છે. મહાપુરુષોના દર્શનથી જ મનુષ્યોના બધા કાર્ય સિદ્ધ થઈ જાય છે. હે મુને, હવે અમને એવા ઉપાયનો ઉપદેશ કરો જેથી રાજાને પુત્રની પ્રાપ્તિ થાય. તેમની વાત સાંભળીને મહર્ષિ લોમસ બે ઘડી સુધી ધ્યાનમગ્ન થઈ ગયા. ત્યાર પછી રાજાના પ્રાચીન જન્મનો વૃતાંત જાણીને તેમણે કહ્યું, પ્રજાવૃંદ, સાંભળો. રાજા મહિજીત પૂર્વ જન્મમાં મનુષ્યોને ચૂસનારો ધનહીન વૈશ્ય હતો. તે વૈશ્ય ગામે ગામ ફરીને વેપાર કરતો હતો. એક દિવસ જેઠ માસના શુક્લ પક્ષની 10મી તિથિએ જ્યારે મધ્યાહનનો સૂર્ય તપી રહ્યો હતો ત્યારે તે ગામની સીમામાં એક જળાશય પર ગયો. પાણીથી ભરેલી વાવ જોઈને વેશ્ય ત્યાં જળ પીવાનો વિચાર કર્યો. એ દરમિયાન ત્યાં વાછરા સાથે એક ગાય પણ આવી પહોંચી. તે તૃષાથી વ્યાકુળ અને તાપથી પીડિત હતી, તેથી વાવમાં જઈને જળ પીવા લાગી. વેશ્ય પાણી પી રહેલી ગાયને હાંકીને દૂર હઠાવી લીધી અને પોતે પાણી પીધું. તે પાપ કર્મના કારણે રાજા અત્યારે પુત્રહીન થયા છે. કોઈક જન્મના પુણ્યથી તેમને અકંટક રાજ્યની પ્રાપ્તિ થઈ છે. પ્રજાજનોએ કહ્યું, હે મુને, પુરાણોમાં સાંભળવામાં આવે છે કે પ્રાયશ્ચિત રૂપ પુણ્યથી પાપ નષ્ટ થઈ જાય છે, તેથી અમને પુણ્યનો ઉપદેશ આપો જેનાથી તે પાપનો નાશ થઈ જાય. લોમસજીએ કહ્યું, હે પ્રજાજનો, શ્રાવણ માસના શુક્લ પક્ષમાં જે એકાદશી આવે છે તે પુત્રદા નામે વિખ્યાત છે. તે મનોવાંછિત ફળ પ્રદાન કરનારી છે. તમે લોકો તેનું વ્રત કરો. આ સાંભળીને પ્રજાજનોએ મુનિને નમસ્કાર કર્યા અને નગરમાં આવીને વિધિપૂર્વક પુત્રદા એકાદશીના વ્રતનું અનુષ્ઠાન કર્યું. તેમણે વિધિપૂર્વક જાગરણ પણ કર્યું અને તેનું પુણ્ય રાજાને આપી દીધું. ત્યાર પછી રાણીએ ગર્ભ ધારણ કર્યો અને યથાસમય બળવાન પુત્રને જન્મ આપ્યો। આનું મહાત્મય સાંભળીને મનુષ્ય પાપથી મુક્ત થઈ જાય છે તથા લોકમાં સુખ ભોગવીને પરલોકમાં ઉત્તમ ગતિને પ્રાપ્ત થાય છે। અધ્યાય 22મો સમાપ્ત। બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય।